સ્વામી મહારાજ ની જય. નર નારાયણ દેવ ની જય. સ્વામી નારાયણ ભગવાન. રોજ આપણે ભક્તિ શાસ્ત્ર ની કથા સાંભળીએ છીએ. અનુમાનથી પણ જુઓ તો ભક્તિની કથા સાંભળવામાં પણ જો આટલી ઠંડક શાંતિ હૃદયમાં થતી હોય તો સ્વયં ભક્તિમાં કેટલી સુખ શાંતિ ભરી હશે. બુદ્ધિથી જ ખાલી વિચાર કરવાનો છે કે એની કથા સાંભળવાથી પણ જો હૃદય તૃપ્ત થઈ જતું હોય, શાંત થતું હોય, બળતું જળતું હોય, એવું ઠંડુ પડતું હોય તો સ્વયં ભક્તિમાં કેટલી ઠંડક હશે. સદભાગ્ય છે કે ભક્તિ માર્ગની પ્રશસ્તિ નિરૂપતા આપણને બે અણમોલ ગ્રંથ મળ્યા છે. મહર્ષિ શાંડિલ્ય રચિત શાંડિલ્ય ભક્તિ સૂત્ર અને દેવર્ષિ નારદજી રચિત નારદ ભક્તિ સૂત્ર. અત્યારે નારદ ભક્તિ સૂત્રની કથાઓ આપણે સાંભળીએ છીએ. શાંડિલ્યજી અને નારદજી બંનેમાં ઘણો ફરક છે. બંને પાત્રોને સમજવાથી પણ ખૂબ આનંદ આવે એવું છે. શાંડિલ્યજી સ્વયં જ્ઞાની છે, વિદ્વાન છે, પંડિત છે, જ્ઞાનને જ સર્વસ્વ માનનાર મહર્ષિ છે. તો બીજી બાજુ દેવર્ષિ નારદ છે, એ પ્રેમી છે, વિચારવાન છે, વિચક્ષણ છે, ગુણવાન છે, છતાંય હૃદય છે એ ભક્તિથી તરબતર થયેલું છે. ભક્તિભાવથી નારદજી સભર છે. નારદજી ભક્તિની ગાથાઓ ગાય, એની પ્રશસ્તિ કરે, એના પ્રશંસા કરે એ સમજી શકાય, સહજ છે, કારણ કે પ્રથમથી ભક્તિના આચાર્ય છે. એ ભક્તિ માર્ગના પ્રથમથી જ પ્રવાસી છે. પણ મહર્ષિ શાંડિલ્યજી જેવા જ્ઞાની તત્વવેત્તા જ્યારે ભક્તિની પ્રશસ્તિ કરે છે ત્યારે સારા એ વિશ્વને અને જે સાધક સમાજ છે એને એક જુદો જ મેસેજ સંદેશો મળે છે અને અણમોલ સંદેશો છે. અને આપોઆપ એ ખુલ્લું થાય છે કે ભક્તિ છે એ સર્વોપરી તત્વ છે. અને બંને એ જે ગ્રંથોની રચના કરી એમાં પ્રથમ સૂત્ર લઈ લો, એમાં એ ઘણું સમજવા જેવું છે. મહર્ષિ શાંડિલ્યજી ભક્તિ સૂત્રનો પ્રારંભ કરે છે, પહેલું સૂત્ર ટપકાવે છે, અથા તો ભક્તિ જિજ્ઞાસા. હવે એટલા માટે હે મન, તું ભગવાનની ભક્તિની જિજ્ઞાસા કર. તો બીજી બાજુ દેવર્ષિ નારદજી લખે છે, એમાં પ્રથમ સૂત્ર ટપકાવે છે, અથા તો ભક્તિ વ્યાખ્યા શ્યામહ. હવે એટલા માટે ભક્તિની વ્યાખ્યા કરીએ. હવે એટલા માટે એમ કહીને બંને એ કથાનો પ્રારંભ કર્યો છે. વ્યવહારિક દ્રષ્ટિએ જો આપણે થોડો વિચાર કરીએ તો આ જે પ્રયોગ છે, હવેનો જે પ્રયોગ છે, એ આપણે બે રીતે વાપરીએ છીએ. પ્રથમ રીત કે આપણે કોઈ પ્રવૃત્તિની પાછળ પીડ્યા હોઈએ અને એ પ્રવૃત્તિમાં હારી જઈએ, થાકી જઈએ, નિષ્ફળ જઈએ, ત્યારે પછી એમ કહીએ કે હવે આ મૂકો અને આ કરો, હવે આ બધું છોડો અને હવે આ કરો. તો એ માર્ગ મહર્ષિ શાંડિલ્યનો છે. શાંડિલ્યજી જ્ઞાન માર્ગી છે, તત્વદર્શી છે, એ માર્ગો ઉપર ચાલેલા છે અને એમણે જોયું કે આમાં જ્ઞાન માર્ગની નિરસતા, શુષ્કતા, કઠિનતા અને નિષ્ફળતા પણ એમણે જોઈ. ત્યારે એમણે એક નિષ્કર્ષ ઉપર આવી અને ઘોષણા કરી કે હે મન, હવે તું આ કર. એની અંદર ચોઈસ છે, પસંદગી છે. તો દેવર્ષિ નારદ છે એ પસંદગીની વાત નથી કરતા, પસંદગી તો પ્રથમથી જ થઈ ચૂકી છે. પણ એ અવસર જે મળ્યો છે એને ઝડપી લેવાની વાત છે. આપણે એનો બીજો પ્રયોગ હવે નો કઈ રીતે કરીએ છીએ કે આપણે કોઈ પ્રવૃત્તિ કરવા માટે વિચાર કર્યો હોય પણ શું અવસર મળતો ન હોય અને એમાં અવસર દેખાય ત્યારે આપણે કંઈક બસ હવે આ કરો. નારદજીની એ વાત છે. શાંડિલ્યજી થાકીને વાત કરે છે કે હવે આ મૂકો ને આ કરો. નારદજી એમ કહે છે કે અવસરની રાહ જોતા હતા અને એને અવસર દેખાયો ત્યારે વિશ્વને સંદેશ આપે છે કે હવે તમે આ કરી લ્યો, એનો સમય છે. તો એક પસંદગીની વાત કરે છે, એક અવસરની વાત કરે છે. તો જે નારદજી જે અવસરની વાત કરે છે, કયો અવસર છે? શાંડિલ્યની આજે આપણે કંઈ વાત કરવી નથી, પણ નારદજી જે અવસરની વાત કરે છે એ અવસર કયો? કે આજે મનુષ્ય દેહ મળ્યો છે એનાથી મોટો કોઈ અવસર નથી. અતિ દુર્લભ છે, મળવો મુશ્કેલ છે, ગાથાઓ સાંભળીએ છીએ. મનુષ્ય દેહ જલ્દી મળતો નથી. જેને મળ્યો છે એ અતિ ધન્ય ભાગી છે, ત્યારે પ્રાપ્ત થયો છે. એટલે નારદજી કહે છે કે તમારા હાથમાં એક મૂડી આવી ગઈ છે, એક સુયોગ્ય અવસર પ્રાપ્ત થઈ ગયો છે. તમે નારી હો, નર હો, નાન્યતર હો, કોઈ પણ જાતિ હો, કોઈ પણ વર્ણમાં હો, શરીરથી તમે ઘણે પહેલા હો, છતાંય પણ મનુષ્ય દેહનો જે અવસર મળ્યો છે તેમાં હે જીવ તમે ભગવાનની ભક્તિ કરી લો. અવસર ક્યું ન સુધારે અમૂલિખ, અવસર ક્યું ન સુધારે રે હો જી. નર દેહી દેવન કો દુર્લભ, નર દેહી દેવન કો દુર્લભ, સો વૃથા રે બિગારે અમૂલિખ, અવસર ક્યું ન સુધારે રે એ હો. આ જે મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે એ અવસરને તમે બગાડો નહીં. નદી છે, એનો એક પ્રવાહ છે અને નદીના તટ ઉપર અમુક અમુક જગ્યાએ ઘાટ હોય છે જ્યાં સ્નાન કરવાની, કપડાં ધોવાની, પાણી ભરવાની, પીવાની સગવડતા છે. તો એક પ્રવાહ સતત છે, એમાં સગવડતા નથી, ક્યાંક ક્યાંક જ સગવડતા છે. એમ મનુષ્યની જે જિંદગી મળી છે એ સમય તો છે જ, એક સમયનો નદીની જેમ પ્રવાહ છે, પણ એમાં અમુક સમય એવો છે કે જ્યાં સગવડતા પૂર્ણ વ્યવસ્થા મળી શકે છે. અને એ જે તક છે, અવસર છે, એને ઝડપી લેવી એ બુદ્ધિશાળી મનુષ્યનું કામ છે. એના ઉપર નારદજી ટકોર કરે છે. આમે તમે ગણતરી ગણો તો 60 વર્ષની આપણી આયુષ્ય ગણીએ, પછી થોડી ઘણી આગળ પાછળ હશે 70-75, એ પણ ગણ્યા જેવી હોતી નથી, બધે ખડી ગયા હોય લગભગ. એટલે 60 સુધીની આપણે ગણીએ તો એમાં હિસાબ માંડો કે બાળ અવસ્થા છે એ નિર્દોષ છે, અજ્ઞાનથી ભરેલી છે, નિર્ભર અવસ્થા છે, એટલે એની અંદર કોઈ વિવેક તો હોતો નથી, એટલે એ પણ બાદ કરી દઈએ અને 20 વર્ષ એના કાઢી નાખીએ. થોડા યુવાન અવસ્થાને સાથે લઈને એ 20 બાદ કરી નાખે. છેલ્લી 60 અવસ્થા વર્ષની ગણી છે, એમાંથી પણ 10 વર્ષ એવા કાઢી નાખીએ, કારણ કે એ અવસ્થા પણ નિર્બળ છે, પરતંત્ર છે, બીજાને આધીન છે, અશક્ત છે, તો એના 10 વર્ષ કાઢી નાખીએ. 20 ને 10 30 ગયા, 30 વચ્ચેનો ગાળો રહ્યો. 30માંથી બીજા 20 કાઢી નાખીએ સંસારની ગોઠવણ માટે, સંપત્તિ પ્રાપ્ત કરવા માટે, કુટુંબ કબીલા વસાવવા માટે, સરસ મજાના બંગલાઓ વસાવવા માટે, એના 20 વર્ષ દીધા, વાપરો. પાછળ કેટલા વધ્યા? 10 વધ્યા. 10માંથી ચાલો આજ બેઠા જ છે હિસાબ સમજવા તો 5 વર્ષ મેલ્યા છૂટના, એ પણ કાઢી નાખ્યા. ચાલ વાપરો ને, કેટલા વેચ્યા? 5. 5 વર્ષનો ગાળો એટલે શું નાની શૂની વાત છે? હોસ્પિટલમાં જ્યારે પ્રાણ લઘુ ફગુ થતો હોય ત્યારે 1 મિનિટની કિંમત કેટલી હોય છે સમજાય, તો એનો આંકડો માંડીએ તો 5 વર્ષ એટલે ગાળો ક્યાંક ગયો. કલાકની અંદર ટ્રાન્સફર કરીએ તો 43,200, આટલો કલાકનો ગાળો આપણી પાસે માતબર શું અવસરનો છે. આટલો તો દરેકની પાસે મળે, મળે ને મળે જ, એમાં કોઈ છટકી શકે નહીં. અને 43,000 કલાક એટલે 3-3 કલાક સિનેમામાં ઘુસાઈ મરે છે, તો 43,000 કલાક ક્યાં જાય એમ? તો કે જે અમૂલ્ય અવસર છે, અમૂલ્યના પાછા બે અર્થ છે. અમૂલ્ય એટલે જેનું કઈ કિંમત નહીં, મફત. પુસ્તક ઉપર છાપ્યું હોય ને અમૂલ્ય એટલે મફત. અને બીજી અમૂલ્યનો અર્થ છે, અમૂલ્ય એટલે કિંમત આંકી ન શકાય એવું. તો આપણને જે સમય મળ્યો છે આ, એ એક દ્રષ્ટિએ બિલકુલ મફત પણ છે અને પાછો એની કિંમત આંકી પણ ન શકાય એવો પણ સમય છે. અને એ અવસર એને વધાવી લેવાની વાત ઇંગ્લિશની અંદર ત્રણ સેન્ટેન્સીસ બહુ સરસ છે, સમજવા જેવા છે. વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. સંપત્તિ ગઈ છે, પોતાની પાસે કરોડોની પ્રોપર્ટી હોય, સંપત્તિ હોય, ગઈ. વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. કંઈ ગયું નથી જીવનમાંથી. હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. તબિયત બગડી જાય તો થોડુંક જીવનમાંથી ચોક્કસ ગયું છે. એની ખબર પડે, જરાક હાંધા જલાઈ જાય ને એટલે ખબર પડે. બધું દુનિયાનું સુખ હોય ખોટું મંડે થાવે. મજા ત્યાં સુધી જ છે કે જો તંદુરસ્તી હોય તો. હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ, બટ ટાઈમ ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. પણ જો સમય ગુમાવી દીધો તો જીવનમાંથી સર્વસ્વ નીકળી ગયું છે. એટલે ગુજરાતી સાહિત્યમાં પણ એક દોહરો છે, બહુ સરસ છે. ગઈ સંપત સાંપડે, ગયા વળે છે વાણ, ગયો અવસર ના મળે ને ગયા ન આવે પ્રાણ. આની અંદર કવિ બે વસ્તુ જાય મળી શકે છે એમ બતાવે છે, અને બે વસ્તુ એવી છે કે ગયા પછી ક્યારે પાછી ફરતી નથી એમ બતાવે છે. તો ગઈ સંપત સાંપડે, સંપત્તિ છે આવે ને જાય. આજે જે રોડપતિ છે, પગે ચાલનારો રસ્તા ઉપર, એને રોડપતિ કહેવાય. કોઈ સગવડતા ન હોય, કોઈ વ્હીકલની સગવડતા ન હોય, પણ ટાંટિયા વેલની, ગુડિયા વેલની સગવડતા હોય એને રોડપતિ કહેવાય. આખો રસ્તો એના બાપનો હોય, કોણ રોકે? તો રોડપતિ હોય, સમય ફરે તો પાંચ દિવસમાં કરોડપતિ થઈ જાય, અને કરોડપતિ હોય દિવસ ફરે તો પાંચ દિવસમાં રોડપતિ થઈ જાય. રોડપતિ કરોડપતિ થાય, ને કરોડપતિ રોડપતિ થઈ જાય, એ આ સમયની ચડતી ને પડતી છે. એક જણો લોટરીની ટિકિટ જાજી ખરીદી આવ્યો હોય છે, તો ઘેર આવીને કે એની પત્ની રસોડામાં કામ કરતા છે, અને આ બિચારો ઉત્સાહમાં આવી ગયેલો કે મેં તો મહારાષ્ટ્ર રાજ્યની પણ લોટરી લીધી છે, પાંચ ટિકિટ લઈ લીધી, ગુજરાત સ્ટેટની પણ લઈ લીધી છે, બીજી એક બે લઈ લીધી છે, અને હવે તો બસ આ લોટરી લાગશે, આમાંથી આટલું લાગશે, આમાંથી આટલું લાગશે, હું કરોડપતિ થઈ જવાનો, હું કરોડપતિ થઈ જવાનો, હું કરોડપતિ થઈ જવાનો. ત્યાં રસોડામાંથી એના ઘરવાળા કે શું મંડી પીડ્યા છો, કરોડપતિ કરોડપતિ, મારો એકનો પતિ થતા આવડતું નથી, કરોડપતિ થવું. એને વાત મુદ્દાની કરી, હવે તું મને કંટ્રોલ કરી શકતો નથી અને કરોડપતિ થાવ, લ્યો મરી જઈશ તું. કરોડપતિ રોડપતિ કરોડપતિ બની જાય છે. સહજ છે, સમયનો પ્રવાહ છે. મુંબઈની અંદર આજે એક લખપતિ પાર્ટી છે, બિલકુલ સામાન્ય. રોડપતિમાંથી કેમ કરોડપતિ થાય એનો દાખલો છે, ઘટેલી ઘટનાનો. બિચારાને ઘરમાં કોઈ સગવડતા નહીં, એક ટંક ભોજન મળ્યું તો બીજે ટંકે મળશે કે કેમ એના ફાંફા પડતા હોય. થોડું થોડું જે કંઈ નોકરી થાય એમાંથી ધીમે ધીમે ઘર વસાવે ને ઘર ચલાવે. સારો પલંગ પણ બિછાવવા નહોતો, એને વિચાર થયો ગુજરી બજારમાં જવા દે, અને ગુજરી બજારમાંથી કંઈક એવું લેતો આવું. એમાં એનો એક નજર સોફા સેટ ઉપર પડી, પણ સોફા સેટે એના અમુક ડૂચા એના સ્પંજના એવા નીકળી ગયેલા. પણ એને વિચાર કર્યો કે આ જો 50-60 રૂપિયામાં જો મળી જતો હોય તો ટાંકા ટેભા મારીને હરખું કરી લઈએ. અને ફોલ્ડિંગ જેવો હતો એટલે એને વધારે ગમ્યો. શું કામ દિવસે બેઠકમાં ફેરવાઈ જાય અને રાત્રે હું હોય તો આમ પળો કરી નાખે એટલે પથારી થઈ જાય, એટલે સગવડતા પૂર્ણ છે એમ માનીને એમને વિચાર કર્યો કે આ લઈ લીધા જેવો છે, તૂટો ફાટો તો છે પણ સરખો કરી લઈશું. રગજગ કરતા કરતા એ સોફા સેટ એ માણસે એ જમાનામાં 60 રૂપિયામાં ખરીદ્યો, ગમે તેમ કરી રેકડી નાખીને ઘેર લઈ આવ્યા. પોતે એકલો એકલો એને ઠીકઠાક કરતો હતો સોફા સેટને. એમાં નીચે જે સ્પંજ એટલે કે રૂ જેવું જે પેલું હોય ને એ નીકળી ગયેલું, એ હરખું આમ ફિટ કરી નાખીને ટાંકા લેવાતા, એમાં એને ઈસકોતરાની પેટી અંદરથી દેખાણી. પેલો કે આ શું છે? જ્યાં ખોલ્યું ત્યાં તો અંદર ઝવેરાત. એલા એ વારે કરી જમાવટ થઈ ગઈ. પછી આ વટાવવું ક્યાં? એટલે એક બીજો જે સારો ઝવેરી થોડી ઓળખાણ પ્રથાન કરતા કરતા મળી આવ્યો પોતાને, અને બરાબર નેકદી લશે એમની પાસે જઈને પેટ છૂટી વાત કરી કે આ થોડુંક ઝવેરાત છે ને મારે વેચવું છે. પેટી હાથમાં લીધી ઝવેરીએ, પણ આમ નજર માંડી તો ભાઈ ભાઈ થઈ ગયું કે આ હા હા, તારો પહેરવેશ જોતા તારી પાસે આટલું હોય નહીં, પણ તું લાવ્યો ક્યાંથી, હાથ ક્યાં મારી આવ્યો? પેલો કહે મહેરબાની કરજો, હાથ ક્યાંય નથી માર્યો, પણ આવી રીતના બન્યું છે. પેલો કે ભાગ્યશાળી છો, ભગવાને આપ્યું છે, હું પ્રભુનો પ્રામાણિક માણસ છું, બીજાની પાસે ગયા હોત ને તો તમને આમાંથી કેટલું આપત એ કંઈ નક્કી નહીં, પણ આને વેચી નાખીએ છીએ. અને એ 60 રૂપિયામાં લાવેલા સોફા સેટમાંથી નીકળેલી પેટીમાંથી ઝવેરા ઝવેરીને ત્યાં વેચ્યું, અને એ જમાનામાં 1,40,00,000 રૂપિયા નગદ ખડખડખડખડખડખડખડ તાપીડ્યા. 1,40,00,000 રોડપતિ હતો માણસ, કરોડપતિ થઈ ગયો. આ વાત જાણી સાંભળી તો મને વિચાર થયો ગુજરી બજારમાં જઈને સોફા સેટ લઈ આવું, મારે જવું ગુજરી બજારમાં. તેમ એક જણાને વાત કરી તો મને કે હાલો તમને ગુજરી બજારમાં લઈ જાઉં, પણ પછી ધીમેક થી બોલ્યો તમને વેચવા હાટું. હું તો રૂમમાં ઘૂસી ગયો, 5.5 રૂપિયા વેચીને વયો આવે, મારે શું કરવું? એટલી કિંમત મારી આવે કે કેમ એ ખબર નથી. તો રોડપતિ કરોડપતિ બની જાય. ગઈ સંપત સા પડે, ગયા વળે છે વહાણ. મધદરિયામાં ભૂલું પડેલું વહાણ આજ નહીં તો કાલે પણ જરૂર પાછું આવે છે એમ કવિ બતાવે છે. પણ પછીની જે બે વસ્તુ છે, ગયો અવસર ના મળે અને ગયા ના આવે પ્રાણ, એમાં એકમાં સુધારો કરવા જેવું છે. ગયો અવસર ના મળે એ 100% જેવી વાત છે, એ કે પળ ગઈ એ પછી પાછી નથી આવતી, પણ ગયા આવે છે પ્રાણ એમ આપણે કહી શકીએ. ઘણા એવા દાખલા હોય, મૃતક શરીર મુકાઈ ગયું હોય, પણ એવો કોઈ ઓલિયો કોઈ સાધુ પુરુષ આવે અને એને આશીર્વાદ મળી જાય, હાથ માથે મૂકી દે તો મળદા બેઠા થયાના દાખલા ઇતિહાસમાં છે એમ. આ મિથ્સ એટલે કોઈ દંતકથાઓ નથી, ઘણા એ નજરે પણ જોયેલી ઘટનાઓ છે. એક જણાની પત્ની ગુજરી ગઈ એટલે મરી ગઈ, નહીતર ગુજરી બજારનો અર્થ કરે ને પાછા, મૃત્યુ પામી. લોકો સ્મશાન યાત્રામાં એકઠા થયા, એને નનામીમાં બાંધી ગોઠવી અને 4 જણા ઉઠાવીને જે રીતે ચાલે બહાર નીકળવા માટે તૈયારી કરી ચાલ્યા બધા. હવે નાનકડી એની ખડકી, એટલે આગળ જે નનામી લઈને જતા હતા ને એ થોડા નમીન ચાલવાની જ પોઝિશન હતી, નમીને ચાલવા ગયા ખડકીમાંથી નીકળવા, એમાં ખડકીના ખૂણા ઉપર આવડો મોટો ખીલો, એ ખીલામાં નનામી ભટકાણી. એ ભટકાણીને શું થયું તો અંદર નનામીમાં સળવળાટ થયો. એટલે પેલા કે આમાં તો પાછું સળવળે જ કઈ, હાલો હાલો ફળિયામાં પાછા. ફળિયામાં પાછા લાવ્યા અને બંધ બધા છોડી નાખ્યા, ઉપરનું કપડું દૂર કર્યું તો બેન જય શ્રી કૃષ્ણ કરીને બેઠા થયા. બધા તો ખુશ થયા, પણ એનો ધણી હતો ને એને માથું કૂટ્યું, કઠણાઈ બેઠી થઈ. અને 7 વર્ષ જીવી એ પેલો કેવો ત્રાસી ગયો છે, કઠણાઈ બોલી ગયો. એ 7 વર્ષ જીવી અને પછી ફરીથી પાછી મૃત્યુ પામી. નનામીમાં ગોઠવી બાંધી લઈ જવાની તૈયારી, ખડકી પાસે જ્યાં જવાની તૈયારી થઈ ત્યાં ગરધણી કે એવો ખીલો જાળવજો, હવે આ વખતે જો ભટકાણી અને પાછી બેઠી થઈ તો હું જીવતો નહીં રહું. અમુકના સ્વભાવ એવા હોય છે, દાંપત્ય તમારા કેવા હોય છે એ બહુ ઉખેડ્યા જેવા નથી હોતા, એ તો બધા લાટા પાટા શણગાર કરીને આ બધા બેસી જાય સામે, બાકી ઘરની વાતો તો દિલ જાણે. શું કહો છો? ગઈ સંપત સાંપડે, ગયા વળે છે વહાણ, ગયો અવસર ના મળે ને ગયા ના આવે પ્રાણ, પ્રાણ પણ પાછા આવે એમ આપણે જોયું, પણ ગયો અવસર ના મળે એક સમય નીકળી જાય છે, ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી, સુવર્ણ તક, સોનેરી તક જેને કહેવામાં આવે છે. અને તક એટલે કેવી, ગામડામાં જૂના જમાનામાં પેલા લોખંડના પાટા ચડાવેલા ગાડાના પૈડા આવતા, હવે એ તો બધા પેલા રબરના આવી ગયા, પણ પાટા ચડાવવામાં આવતા, એ પાટા એને પેલા લુહાર હોય એ ફિટ કરી દેતા, આખું ગોળ હોય, પછી એના બે છેડા હોય ને જોડી દેવાના હોય, અને ભઠ્ઠાના કોલસાના ભઠ્ઠામાં બે છેડાને સાણસીથી પકડીને તપાવતા હોય, લાલ ચોળ થઈ ગયા હોય બરાબર, અને એ જોજો એ જોડવાની પદ્ધતિ હોય છે એક, અને એમાં જ આપણને જ્ઞાન મળે છે, એક સંદેશ મળે છે. અને ઘણીઓ હોય છે, ઘણીઓ એટલે ઘણ ચલાવવા વાળો, એ 20 રતલીઓ ઘણ લઈ ઊભો હોય તૈયાર, પેલો લુહાર બે છેડા સાણસીથી પકડીને એરણ ઉપર આમ લાલ છેડાને કાઢીને મૂકે, એ જ ભેળો ઘણીઓ હાસણીંગ દઈને ફટ કરી દી, હાંધો ચોટી જાય, પછી ખલાસ, હાથ પેઢી મથે તોય પછી નોખું પડે નહીં. પણ એ બે છેડાને બહાર કાઢ્યા અને ઘણીઓ સ્વેજ શ્વાસ લેવા રોકાઈ ગયો અને પવન સંચરી ગયો, પછી મરી જાય ટેસ્ટ ટેસ્ટ કરીને, પણ એ ભેળું થાય નહીં પૂરું, પછી મેળ ન પડે. આ એક એ જે તક છે, એવી આપણા જીવનમાં તક સત્કાર્યને માટે, પ્રભુ ભજનને માટે ઈશ્વર પ્રદાન કરતો હોય છે, એને વધાવવાની વાત છે. એટલે નારદજી પુકાર કરીને કહે છે કે તમે ભક્તિ કરી લો, હે જીવ, અવસર મનુષ્ય દેહે મળ્યો છે તો એને વ્રથા ન ગુમાવો. અને બીજું કે દરેક વસ્તુ અવસર ઉપર જ શોભે અને અવસર ઉપર જ ફળદાયી થાય. અવસર નીકળી જાય પછી એ ન શોભે કે ન એટલું ફળ આપે. કોઈને તરસ લાગી હોય અને ત્યારે જો આપણે એને એક ગ્લાસ પાણી ન આપી શકીએ, એ અવસર ઉપર એને એક ગ્લાસ પાણી ન પીવડાવી શકીએ, અને પછી એ પાણી પાણી કરતો મરી જાય ને પછી અમૃતનું સરોવર એની આગળ હાજર કરી દઈએ, એનો કોઈ અર્થ નથી. અવસર નીકળી ગયો ત્યારે એક જ ગ્લાસ પાણીની જરૂર હતી, પાણીનો એક ગ્લાસ જો આપ્યો હોત તો એની જિંદગી બચી જાત. માત પિતા જ્યારે બેઠા હોય, હયાત હોય, બાપુજી હયાત હોય, ત્યારે એની પાસે બેસી બે મીઠી મીઠી વાતો કરવાનો સમય મળતો ન હોય, બાપુજી તમારે શું જોઈએ છે એ બોલવાની એને જ્યારે ફુરસદ ન મળી હોય, એને માથું દુખતું હોય તો સેવા કરવાનો ક્યારેય ચાન્સ લીધો ન હોય, માત પિતાની ભક્તિ ન કરી હોય, અને એ પછી જ્યારે મૃત્યુ પામે, એમનું અવસાન થાય, પછી ફૂલ સાઈઝના ફોટા બનાવે, બેસણું રાખે, છબી પધરાવે મખમલના ગાદલા ઉપર, આગળ પછી ગુલાબના ફૂલ એના ઢગલા ગોઠવી દે, છબીને હાર ધરાવે, પણ કેવો એટલો વજનદાર અને ખાસો મોટો કે છબી વાંકી વળી જાય એવો ગુલાબનો હાર ધરાવે, બબે ત્રણ ત્રણ ડઝન અગરબત્તીઓના ધુમાડા કર્યા હોય, જે આવે એ બેસતા જાય, વંદન થતા હોય, સફેદ ટોપી નાખીને ઢીલું મોઢું કરીને પછી દીકરો બેઠો હોય, બાપુ આ બધું છબીમાં જ જોયા કરતો હોય, એને તો આ બધું ખેલ દેખાય ને, કારણ કે હું જીવતો હતો ત્યારે વાત જુદી હતી. પછી આવે બેસે, બાપુજીને શું હતું, બાપુજીને આમ તો નખમાં રોગ નહોતો પણ શાંતિથી પ્રભુ ભજન કરતા વયા ગયા, બસ બાપુજીનો સ્વભાવ એટલે કેવું પડે, બસ એક બાજુ ખૂણામાં જ બેઠા રહેતા, આ ખાવા જોઈએ તે ખાવા જોઈએ કોઈ દિવસ નહીં, જે આપીએ એ ખાઈ લે, અને સેવા તો કોઈ દિવસ અમને કરવા જ દીધી નથી. અને બાપો એ છબીમાં બેઠો બેઠો અકળાય, દીકરા આડો કાચ છે નહીતર કાઠલો પકડીને બે નાખી દઉં, સેવા કરવા નથી દીધી કે નપાવટ કરી નથી, તે ખાવા તો ઘણું જોતું હતું પણ આપ્યું નથી, ખૂણામાં બેસી રહેતા હતા કે ખૂણામાં મને ધકેલી દીધો તો આ બનાવે છે કોને. એક બેન પાડોશીમાં બેસવાય ગયા અને એ બેનના પતિ ગુજરી ગયેલા એટલે વિધવા થયેલા, અને બાજુમાં પછી તો બેસવા ગયેલા, તે બેન ગરધણી બેન એ ભીંડો સુધારતા હતા, તે પેલા થાંભલીની કોરે આવીને બેઠા અને પેલા ભીંડો સુધારતા હતા ગરધણી, આવેલા બેન કોસરીને કોરે બેઠા, બે મિનિટ બેઠા ત્યાં આંખમાંથી ડળક ડળક આંસુડા મીંડા પડવા, એટલે ગરધણી બેન જે હતા ભીંડો સુધારતા હતા એને એમ થઈ ગયું કે બિચારી દુઃખી છે અને કાંઈક દુઃખ આવ્યું, એટલે કીધું બેન શું કામ ઓછું લાવો છો, મારા લાયક કાંઈ પણ હોઈશ કામકાજ તો મને વિના સંકોચે કહો, તમને કેમ રડવું આવી ગયું, તો કે બીજું કાંઈ નહીં આ ભીંડો જોઈને મને રડવું આવ્યું. તો પેલી કે ભીંડો જોઈ, ડુંગળી સુધારતા હોય કોઈ, કાંદા સુધારતા હોય તો એને હજી જોઈને કોઈને આંખમાં પાણી આવે એ હકીકત છે. ભીંડામાં એવું શું છે તને આંખમાં પાણી આવી? તો કે બીજું કાંઈ નહીં, પણ તમારા ભાઈને ભીંડો બહુ ભાવતો, વૈયા ગયા ને એ, એના પતિને ભીંડો બહુ ભાવતો હોય છે. એટલે કે તમારા ભાઈને ભીંડો બહુ ભાવતો એટલે ભીંડો જોઈને આજે મને આંખમાં પાણી આવી ગયા. પેલી કહે, સાચું કહું, એ જીવતો હતો ને ત્યારે તે એનો ભીંડો કાઢી નાખ્યો હતો, હવે અત્યારે તું આ આંખમાં પાણી લાવે એનો કોઈ અર્થ નથી. ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું. બહુ સરસ પિંગલની કવિઓ છે. ગજબ હાથે ગુજારીને પછી ભાઈ કાશી ગયાથી શું, મળી બદનામી દુનિયામાં પછી નાસી ગયાથી શું, મળી બદનામી દુનિયામાં પછી નાસી ગયાથી શું. દુખી વખતે નહીં દીધું પછી ખોટી દયાથી શું, સુકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું. સારી એ સૃષ્ટિ કરમાઈ જાય અને પછી બાર મેઘ ખાંગા થાય એનો અર્થ નથી રહેતો. ઘણી વાર તો એવું બને કે મોલ સુકાઈ ગયો હોય, રાહ જોતા હોય વરસાદની, અને વરસાદ આવી પડે તો પશુઓ માટે બચ્યું હોય ને એ બગાડીને જાય છે. સુકાણા મોલ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયાથી શું. પણ પછી જે કડીઓ લખે છે બહુ સરસ છે. વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું, વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું, જગતમાં કોઈ નવ જાણે તો જનેતા ના જણ્યાથી શું. વિચાર્યું નહીં લઘુ વયમાં, જ્યારે અવસ્થા હતી ભણવાની ત્યારે વિદ્યા ભણ્યો નહીં. તમે જુઓ નાનકડો છોકરો હોય, ભરત ભરેલી માથે ટોપી મૂકી હોય, નાનકડું દફતર બગલમાં ભરાયું હોય, નાનકડે મોજડી પહેરી હોય, પાયજામો સુરવાળ પહેર્યા હોય, કપાળમાં એવું સરસ મજાની ટીકા કરી હોય અને સ્કૂલમાં જાય, પછી પચા એવા નાના નાના બાળકો હાથમાં સ્લેટ પેન લઈ નાની નાની ચોપડીઓ ખોલી અને એક અડે એક બગડે બે એમ બોલતા હોય, મીઠું મીઠું લાગે આપણને, એમ લાગે આ હા હા અમૃતની વૃષ્ટિ થાય છે એવું મીઠું લાગે. પણ પછી 50-55 વર્ષ નો થાય અને એક ઘર ભેગો થા ભૂંડો લાગે છે, તું ઘેટાના ટોળામાં હાંઢીઓ બેઠો એવું લાગે. નથી સાક્ષરતા અભિયાન ચલાવતા એ પછી રૂડું ન લાગે, એની એની સિઝન નીકળી જાય છે, એને અવસર નીકળી જાય છે. ભણવાનું છે ત્યારે માણસ ભણી લે. એક જણો ત્રીજી ચોપડીમાં 3 વાર નાપાસ થયો, 3 વર્ષ માસ્તર કંટાળી ગયો, ત્રીજી ચોપડીમાં 3 વર્ષ ફેલ. માસ્તરે કીધું કે તમે ભણવાનું મૂકી દો ને ઘરે વૈયા જો. પેલો કે એમ કરો, ઘરે વૈયો ગયો. એ મોટો થયો, વર્યો પરણ્યો, એને ઘેર બાળક થયો, એને નિશાળે મૂક્યું, એ બીજી ત્રીજી ચોપડી ભણતું છે. તો ત્રીજી ચોપડીમાં 3 વર્ષ નાપાસ થયેલો બાપ એના છોકરા દામોદરને લેશનમાં રાતે પાછો મદદ કરે હોમવર્કમાં. તે એક દિવસ મદદ કરાવતા કરાવતા લેશન વખતે પેલા બાપે દીકરાને પૂછ્યું, બેટા તો હા બાપુજી, તો કે હું તને લેશનમાં હોમવર્કમાં મદદ કરાવું છું એ તારા માસ્તરને ખબર નથી પડી જતી ને? તો કે મારા માસ્તર એમ કહેતા હતા કે આ કોઈક 2 જણાનું કામ છે, 1 જણો આટલી ભૂલ ન કરે. એક જણાથી આટલી ભૂલ થાય જ નહીં, કોઈક 2 જણાનું ભેજું કામ કરે છે આમાં એમ મારા માસ્તર એમ કહેતા હતા. એ વળી 2-3 દિવસ થયા ત્યાં કે બેટા, તો કે હા બાપુજી, પ્રગતિપત્રક લાવ મારે જોવું છે, તું નિશાળની અંદર કેવી પ્રગતિ કરે છે, મારે બાપ તરીકે મારી ફરજ છે મારે જોવું જોઈએ. પેલો કે આ લ્યો પ્રગતિપત્રક આપ્યું, ગુજરાતીમાં 3, હિન્દીમાં 4, ગણિતમાં 1, વિજ્ઞાનમાં 4, ઇંગ્લિશમાં 0, વ્યાયામમાં ફૂલી પાસ. એનો બાપ કે દીકરા, હિન્દીમાં ગુજરાતીમાં ગણિતમાં વિજ્ઞાનમાં 2, 3 ને 0 અને કસરતમાં જ ફૂલી પાસ છો, મારે નિશાળે આવીને તારા માસ્તર પાસે આના કારણો જાણવા પડશે આમ કેમ થાય છે. કે ઓલો છોકરો કે મારા સાહેબ કેતા હતા આના કારણે વંશ પરંપરાગત હોય છે કે આખું પ્રગતિ પત્રક જોયા પછી છેલ્લે સાઈન હોય ને ટીચરની એટલે એસવી ઓજા એટલે બાપ કેલા બેટા તો હા બાપ એસવી ઓજા ઓજા સાહેબ હજી તને ભણાવે છે મને ભણાવતા હતા તને હજી ભણાવે છે અને છોકરો ભાગ્યો ને ભાગતા ભાગતા કે બાપુજી પ્રગતિ પત્રક જ તમારું છે વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વ્યાભણાથી છું જગતમાં કોઈ નવ જાણે તો જનેતા ના જણાથી શું જગતમાં ફેરો માર્યો ને જો કોઈ ન જાણે એટલે ભલે કોઈએ પોતાના એવા હૃદયના ભાવથી ઉર્મી કાઢી નાખી છે પણ એને એમ કીધું કે કાં રામ બનો ને કાં રાવણ બનો પણ કઈક બનીને જાઉં એમ હાવ એમને આથમી જાઉં માં એટલે કવિઓએ કીધું છે ને જનની જણ તો ભગત જણ કા દાતાર ને કા સુર નહીં તો રેજે વાંજણી મત ગુમાવીશ નૂર કાઠિયાવાડી દોહો મત ગુમાવીશ નૂર કા સંત ભક્ત થઈ જાય અને કા કર્ણ જેવો જગડુશા જેવો એવો કોઈ દાતાર થઈ જાય અને કા સુરવીર થઈ જાય કે રાજ્યને માટે રાષ્ટ્રને માટે ગામ માટે ગરીબને માટે બહેન દીકરીને માટે પતિવ્રતા સાધ્વીઓને માટે એના પ્રાણના બલિદાન આપીને ગામને ગોંદરે પાળીઓ થઈ જાય આવો શૂરવીર થઈ જાય વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું આ અવસર છે બધા તો આપણે જે વાતો કરીએ છીએ ને એમાં અવસરની સાથોસાથ માતા પિતાની સેવા પતિ પત્નીની ફરજો વિદ્યા અભ્યાસનો કાળ સત્કાર્યો એ બધું લેતા જાય છે વિશેષ દરેક ફળ છે ને એને પણ પોતપોતાની સિઝન છે અને સિઝનમાં જે ફળ પાકે એને તમે ખાઓ તો શરીરને નડે નહીં અને કુદરતની રચના જુઓ કુદરતની કૃપા જુઓ કે ભર ઉનાળો હોય બહાર નીકળો તો હરણના માથા ફાટી જાય એટલો તડકો વરસતો હોય અને એમાં આંબા ઉપર કેરી લટકતી હોય ને જેમ ગરમી પડે ને લૂ શેકાય એમ કેરી મીઠી થાય અને એ બહાર ગરમી છે ઉનાળો તપ્ત છે પણ કેરી ખાય ઉદરમાં ઠંડક આપે સિઝનમાં જુઓ ગરમીની સિઝનમાં ઠંડા ફળ કેરી છે તરબૂચ છે ટેટી છે આ બધા ઠંડા ફળ છે અને ચોમાસું આવે ભાદરવાના તડકા તપે તો પિત્ત થાય તો એના શમન માટે શ્રાવણ મહિનામાંથી સારી સિઝનના કેળા મંડે આવો કુદરત કેટલી કૃપા કરીને ફળ આપે છે સિઝને સિઝને અને શિયાળો આવે એટલે જુઓ ખજૂર જેવા સિંગ જેવા આવા ગરમ ફળ ફૂલ ભગવાન આપે છે તો સિઝન છે ને સિઝનમાં જે થાય એને ખાઓ તો શરીરને સુખ આપે છે બળ આપે છે આરોગ્ય આપે છે સિઝન વગરના ફળ ખાવ એમાં મજા નહીં પછી હવે નથી બારે મહિના મળે એવું થતું વિદેશની અંદર તો અહીંથી રત્નાગીરી કેરી પાકે ને જિલ્લાની હાફૂસ કેરી ઠલવાઈ જાય ત્યાં અને ત્યાં બધા એના રસ કાઢીને ટીન ડબ્બાઓમાં પેક થઈ જાય કરોડોની સંખ્યામાં ટીન પેક થઈ જાય બારે મહિના તમે વિદેશની અંદર માગો તો આપણા રત્નાગીરી જિલ્લાની હાફૂસ કેરીનો રસ તમને ટીન પેકમાં ખાવા મળે અમે એક બે વાર ભગતો બધા લઈ આવેલા એટલે અમે જોવા માટે અને આમ ખોલ્યું ડબ્બુ આમ જોઈને સૂંઘ્યું આ આમ આમાં મજા છે આવો તાજે તાજી શાખની કેરી લઈને એક મોઢામાં મૂકો બોતરે કોઠે દીવા થઈ જાય આ બડબડિયા બોલે એવું ખાવાથી શું થશે તમને ફ્રોઝનમાં મૂકી દીધા હોય એવા ડબલા ખાવાથી કઈ સ્વાદ આવે સિઝન નીકળી ગઈ ખાવાની પછી એમાં સ્વાદ નથી વિનિપેગ કેનેડામાં અમે ગયા ને તો બહુ એકદમ ઉત્તર ધ્રુવ બાજુ આવી જાય છે પછી ત્યાં શાકભાજી મળે નહીં એટલે મેં જે ત્યાં ભટ્ટ હરિભક્ત હતા એમને કીધું કે ભાઈ કંઈક શાકભાજી મળે તો લાવજો તો ઠીક રહેશે અમારા શરીરો એ રીતે અનુકૂળ છે એટલે તો કે મળશે તો નહીં પણ હું મહેનત કરું પણ ગમે ત્યાં ગયા ને પાછા આવ્યા તો આવા ડબ્બા લઈ આવ્યા મેં કીધું આ ડબ્બા શું છે મને કે એમાં શાક છે આમાં શાક મને કે ખોલો ખોલો ખોલો મેં તો મશીન લઈને આવે ચક્કર ફેરવાનું ખોલ્યું તો અંદર પાણી ભરેલું પાણીમાં ટીંડોરા તરે પણ આમ સૂંઘ્યું ને ત્યાં ઉથરેટીનો ઉકરડો ઉખેડ્યો હોય ને એવું લાગ્યું મેં કીધું હવે તમે બહાર જાઉં હું જરા ટેસ્ટ કરી લઉં શું છે આ એક ટીંડોરાને હાથમાં લઈને આમ દબાઈ પાંચ દઈને ફાટી ગયું મેં કીધું આ હા હા આને આને બહાર મૂક્યા હોય આપણે ન ખાઈ શકાય મને કે આ લોકો આવું ખાય મેં કીધું એ ખાતા હશે સિઝનના તાજા ફળફૂલ તાજા શાકભાજી શરીરને ખુશ કરી દે પરમાત્માની કૃપા છે અરે તમારી સંસારની જુઓ ને સિઝન છે લગ્ન છે એની અમુક સિઝન હોય છે 18 થી 22 વર્ષની અંદર એને લગ્ન જુવાનિયાએ કરી લીધા તો કરી લીધા, પણ એમાંથી જો ચૂક્યો તો પછી એનો માર્કેટમાં ક્યાંય ભાવ નહીં, એ આઉટ ઓફ સીઝન. પછી પછી આટા માર્યા કરે, પછી કોઈ એને જલ્દી મળે નહીં, એનો અવસર છે. એટલામાં ધુબાકો મારી લીધો, ઢોલીડાના ઢોલ ઢબુકાવી લીધા, શરણાઈઓ વગડાવી લીધી, એટલે ચૂકી જતા નહીં. પછી એની સીઝન નથી એમ. એક જણાને બિચારાને 45 વર્ષે મેળ પીડ્યો. હવે અત્યારે તો આ ઉંમરમાં ઘણા ધોળાવાળ આવી જાય છે, તો 45 વર્ષે તો એ વખતે આવી જતા હશે ને, અને બિચારો પછી ત્રસ્ત હશે માનસિક રીતે, એટલે વધારે ધોળાવાળ આવી ગયા હશે. હવે વિચાર કર્યો કે હું વરરાજો અને આવી રીતે, એટલે એને કલરનું પોતું મારી દીધું. ડબલા આવે છે ને રંગ, મકાનને કરે માની કરી નાખ્યો અને થઈ ગયો તૈયાર. પણ રાજાની શું રૂવાબ હોય છે ભાઈ, તડાતડ ચોઈણીઓ લટકાવી હોય, કોટ પહેરી નાખ્યા હોય, માગેલા લાવી લાવી દસે આંગળીએ વીંટીઓ પહેરાવી દીધી હોય, અને એક ફૂટડો નવજુવાન માથા ઉપર દોઢ હાથનો સાફો હોય, એમાં વળી છોગું કાઢ્યું હોય, એ આખો સાફો તો આમ તો ભાડે જ લાવ્યો હોય, એમાં વળી બલ્બ ગોઠ્યો હોય કલગીની જગ્યાએ, એને વળી વાયરિંગ કર્યું હોય, બીજે છેડે સેલનો ડટ્ટો હોય, એ વરરાજાના ખિસ્સામાં રહી ગયો હોય, અને વળી બલ્બ હોય ઝગમગ ઝગમગ થતો હોય, અને બૈરાઓ વળી ગીત ગાય, વીરો મારો ઝગમગ ઝગમગ થાય. હવે આ બિચારાને બે પગમાં, એક પગમાં 5 અને બીજા પગમાં 4 કપાસી છે, ઝગમગ ઝગમગ નહીં લબડબ લબડબ થાય છે, હાલી ક્યાં શકે છે આ? વીરો મારો ઝગમગ ઝગમગ થાય છે, પણ રૂવાબ હોય છે. એને આને 45 વર્ષે શણગારીને ગાડામાં બેસાડી દીધો. સસરાના ગામમાં આવ્યા, સમયા થયા, એટલે પેલું કામ એ થાય કે બહેનો હોય ને એને વર જોવાની બહુ ઈચ્છા હોય, કેવો છે, એટલે આમાં નેજવા ગઢિયું બુઢિયું પણ દોડે, હે કેમ હું વર કેવો છે. ત્યાં બધા બહેનોનો ટોળો આમ આમ જોયા કરે, પણ નજર માંડે ત્યાં ખબર પડી જાય ને, ભલે ને કલર કર્યો હોય, એટલે એમાંથી એક બે બહેનો બોલી ગઈ કે આ તો મોગઢો છે, આ તો ગઈઢો છે. કે તે બોલ્યો સાંભળી ગયો, એ કે મને ગઈઢો કે છે, ભલે મારે થોડી ઉંમર ગઈ છે પણ કઈ હું એમ ગઈઢો નથી, મારા શરીરમાં જોમ છે, એમાં ઉતરવાનું ટાણું થાય ને, ત્યાં ધીમેથી ઉતરે ને, એની જે શિસ્ત હોય એ રીતે ઉતરાય, પણ હું બતાવી દઉં કે હું ગઈઢો નથી. એટલા માટે એને ત્યાંથી આડા ઉપરથી છલાંગ મારીને ધબ દઈને હેઠો પડ્યો હનુમાનજી કૂદે એમ. ત્યાં ઓલા બૈરાઓ કે ઓય માળો, આ તો ગઈઢો ને પાછો ગાંડો છે, લે લેતો જા તું. તો લગ્ન છે એની પણ સંસારની છે, એની પણ એક સીઝન છે, એનો એક અવસર છે, અવસર વગર શોભતું નથી. લગ્ન મંડપમાં વરરાજો બેઠો હતો, ગોર મહારાજ વિધિ કરાવતા હતા, મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરોડો ભજા મંગલમ પુંડરી કાક્ષો મંગલાયતનો હરિ. અરે બેનબા તમે સાંભળો, ચોખા ભેળા ચોખા મેલજો, મગ ભેળા મગ મેલજો, ઘઉં ભેળા ઘઉં મેલજો, જો તમે ભેળું મૂક્યું તો મારા ગોરાણી મને એવા ખીજા છે ધોકે ને ધોકે મારશે. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરોડો ધ્વજા મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ. વરરાજા હવે તમે આમ હલફલ હલફલ કરો માં, કારણ કે કન્યા પધરાવવાનો સમય થયો છે. ઓમ કન્યા પધરાવો સાવધાન. હવે આવી લગ્નની જમાવટ હોય એમાં કોઈ આવે અને આવીને તમને એમ કે રામ રામ પટેલ રામ રામ, તો કે આવો રામ રામ બેસો. કોઈ આવે રામ રામ પટેલ રામ, આવો બેસો, બરાબર જ છે ને. પણ એમાં એ જ વખતે કોઈ લગ્નનો મંગળ પ્રસંગ છે ને, કોઈ માથા ફરેલો આવીને કે કરશનભાઈ રામ બોલો ભાઈ રામ, રામજીભાઈ રામ બોલો ભાઈ રામ, રામનું જ નામ છે પણ રામ બોલો ભાઈ રામ નનામી વખતે બોલાય, અહીંયા રામ રામ બોલાય. નામ તો એક ને એક જ છે, રામ બોલો ભાઈ રામ નો બોલાય. પંક્તિ પડેલી ને લગ્નની, તે એક જણો દાળ પીરસવા નીકળ્યો, તો કે દાળ ભલો ભાઈ દાળ, દાળ ભલો ભાઈ દાળ. તે એક જણો કે ભાઈ તું એમ બોલ, મને બે હાર્ટ એટેક આવ્યા છે ને, તું દાળ બોલો ભાઈ દાળ બોલસ ને તો મને એમ થાય છે રામ બોલો ભાઈ રામ થાય છે. દાળ એટલું જ બોલ, અવસર ઉપર શોભે. એક સરસ બીજી વાત તમે જુઓ, સવારનો શું મંગળ પ્રભાત હોય, હું આજે આજે જોતો હતો સાંભળતો હતો, અહીંયા તો રોજનું એવું દિવ્ય વાતાવરણ જ હોય છે. એ સવારનું સુંદર બ્રાહ્મ મુહૂર્ત જેવો પહોર હોય, ઠાકોરજીની મૂર્તિ મંદ મંદ હસતી હોય, અને એની સામે બેસીને સુંદર મૂર્તિઓના કીર્તન બોલાય, એ પહર છે. સંગીત જે ભણ્યો હોય ને એને ખ્યાલ હોય કે દરેક રાગને પોતપોતાનો નિયત પ્રહર છે, આ પ્રહરની અંદર આ રાગ ગવાય એટલે એ જ રાગ ગવાય. જાણકાર અને સાહિત્ય સંગીતનો પ્રેમી એને તમે એ પ્રહરમાં બીજો રાગ ગાવાનું કહો તો ન ગાય. જે પ્રહરમાં જે રાગ ગવાય એ જ રાગ ગવાય, એ આપણી શાસ્ત્રીયતા છે, એની અસરો છે, એની ઇફેક્ટ છે, ન ગાય. તો પ્રભાતના અંદર બોલવાના કીર્તનો એ મૂર્તિને લગતા શાંતરસને ભક્તિરસને કે પરમા પ્રધાન્ય આપતા હોય એવા, અને પ્રભાતી કીર્તનો ગાય નરસિંહ મહેતાની એ રામગીરીઓ ગાય, વાતાવરણ દિવ્ય બની જાય. પણ અમારે એક જગ્યાએ મંદિરમાં પૂજા કરતા તે એક હરિભગત આવીને ઠાકોરજી અમે બેસી ગયા સવારના વહેલા, અમે પૂજા કરતા આવીને હાથ લાંબા ઠાકોરજી સામે કરી કરીને કે તારે માથે નગારા વાગે મોતનારે, અગડ ધે ધે ધે, અગડ ધે ધે ધે, તારે માથે નગારા વાગે મોતનારે. હું તો દોડ્યો પૂજા મૂકીને, મેં કીધું એ ભગવાન અત્યારમાં નગારા ક્યાં શરૂ કર્યા, અત્યારે પ્રભાતી બોલો. જાગો છે લછબી લે મોહન, ભોર ભયો મોરે પ્યારે રે, જાગો છે લછબી લે મોહન, ગુંજત ભ્રમર કમલ દલ ઉપર, બોલત કૌવા કારે રે, જાગો છે લછબી લે મોહન. મુખ ઉપર સે દૂર કરો પટ, દેખો કૌતુક દ્વારે રે, મુખ ઉપર સે દૂર કરો પટ, દેખો કૌતુક દ્વારે રે, સહસ્ર બદન ચતુરાનન ક્ષણ મુખ કરત કોલાહલ ભારે રે, જાગો છે લછબી લે મોહન, ભોર ભયો મોરે પ્યારે રે, જાગો છે લછબી લે મોહન. વાતાવરણથી જાવી દે એ જાગને જાદવા કૃષ્ણ ગોવાળે. તો સમય સમયની વાત છે, અવસર ઉપર આપણી વાત ચાલે છે. તો જુઓ ભગવાનના અવતાર પણ અવસર જોઈને જ પ્રગટ થાય છે. એ જ્યારે વિશ્વમાં અંધકાર વ્યાપી જાય છે, અધર્મનું સામ્રાજ્ય ફાલે ફૂલે છે, મુમુક્ષુઓ સાધુ સંતો બ્રાહ્મણો ગાયો અને વેદ સંસ્કૃતિ જ્યારે વેદના અનુભવે છે, અને સારી પ્રજા જ્યારે એક ધડકન ચૂકવાની તૈયારીમાં હોય છે, ત્યારે પરાત પર નારાયણ પળનાય વિલંબ વગર ધરતી ઉપર પગલા પાડી દે છે. આપણા શ્રીજી મહારાજને પ્રાગટ્ય વખતનું એક સમય ચિત્રણ જુઓ. ઘોર કલિકાલના દોર છૂટાય અને દુષ્ટતાનું બધે જોર વ્યાપ્યો, ભક્તિ સદ્ધર્મના માર્ગ રૂંધી દીધા, કર્મ નિષ્કામનું મૂળ કાપ્યું, વેદ શતશાસ્ત્રના અર્થ અવળા કર્યા, પંડિતે પાપ માર્ગે જઈને ધન્ય હો ધર્મ ધ્વજ રોપિયો, એ સમે એ સ્વામિનારાયણે પ્રગટ થઈને, શ્રી સ્વામિનારાયણે પ્રગટ થઈને, શ્રી સ્વામિનારાયણે પ્રગટ થઈને આવી ગયા, ઘરડામાં બેસી ગયા. છેગાલો છેલ ત્રણ છોગલા વાળો મંદ મંદ હસતા ઘનશ્યામ દાદાના લીંબ વૃક્ષ નીચે વિશ્વની આ પરિસ્થિતિ જોઈ ત્યારે આવી ગયા. મારા ઢોલિયા ઉપર દાદાના દરબારમાં બેઠા છો, એક ભક્ત દર્શને આવ્યા, દંડવત પ્રણામ કરી મહારાજના ચરણ પાસે બેઠા. થોડી વાર મહારાજની સામે જુએ, મજાનો પ્રસંગ છે, વળી મહારાજના ચરણ સામે જુએ, વળી મહારાજના મુખ સામે જુએ, વળી ચરણ સામે જુએ. મહારાજ કે ભગત તું શું કર્યા કરે છે આમ? તો કે મહારાજ સાચું કહું, મને બહુ ખબર પડતી નથી, પણ હું તમારા મુખ સામે જોઉં છું ત્યારે મને તમે મનુષ્ય જેવા દેખાવ છો, પણ જ્યારે ચરણ સામે જોઉં છું ત્યારે તમે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ જણાવો છો. પ્રભુ આ ચરણારવિંદને જોઈ રહું છું ને, આવું દેખાય છે ને, એટલે હું આવી રીતે જોયા કરું છું. મુખ સામે જોઉં, આપની સામે જોઉં તો મનુષ્ય ભાવ દર્શાય છે, પણ ચરણ સામે જે નજર કરું છું એમાં 16 ચિહ્ન દર્શાય છે, તો સાક્ષાત પરબ્રહ્મ મારી સામે બેઠો છે. મને ઓહો ઓહો થાય છે મહારાજ, એટલે હું આવી રીતે જોયા કરું છું. મહારાજ કે ભક્ત હું પણ એક વાત કહું કે આ ચરણને બ્રહ્માજીએ પોતાની આવરદાના 50 વર્ષ અને 1.5 પહોર સૂર્ય ચડ્યો દિન ચડ્યો ત્યાં સુધી આ ચરણારવિંદની અખંડ સ્તુતિ કરી છે. હે પ્રભુ તમે અમારા બ્રહ્માંડમાં પધારો, હે નારાયણ તમે અમારા બ્રહ્માંડમાં પધારો, અમે ક્યારેય નહોતા આવ્યા, પણ 50 વર્ષ અને 1.5 પહોર સુધી બ્રહ્માએ સ્તુતિ કરી આ ચરણારવિંદની, ત્યારે અમે આ ધરતી ઉપર આવ્યા છીએ. ભક્ત આટલા મોંઘા મારા છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે કે આ ભગવાન ને આ સાધુ ક્યારે આવ્યા નથી, હવે ક્યારે આવશે પણ નહીં. એમાં ઘણા મર્મો છે. તો શ્રીજી મહારાજ પધારી ગયા. તમે જુઓ, ગુલાબના બગીચો હોય અને એમાં ફૂલ ખીલ્યા હોય અને પરાગ મધુપ સુગંધ ઉડવા માંડે, એટલે ભ્રમરાઓને ઇન્વિટેશન કાર્ડ લખવા ન પડે કે અહીંયા બગીચો છે. મહારાજની એક સુગંધ ઉડી અને ઠેર ઠેર થી મુમુક્ષુના ટોળાઓ ઠલવાવા માંડ્યા. વિદ્વાનો, પંડિતો, કવિઓ, માંત્રિકો, તાંત્રિકો, મહારાજાઓ, સમ્રાટો, ગિરાસદારો, મીંઢળબંધા યુવાનો, અરે મુક્તો, મુમુક્ષો, પામર, વિષય, ચારેય પ્રકારના જીવ આવી આવીને ચરણમાં સમર્પિત થવામાં આવ્યા. મીંઢળ બંધાએ આવી આવીને દીક્ષા લઈ અને સહજાનંદની ફોજમાં સમર્પિત થઈ ગયા. એક અવસરને ઓળખી ગયા કે અત્યારે આવી જવા જેવું છે. હવે ફોટા પૂજે મેળ નહીં પડે, સામે પોતે પ્રગટ બેસી ગયો છે. પરોક્ષથી પાર પામે નહીં, પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા આવી ગયા છે ને બેસી ગયા એની સામે. અને વિના સાધને સિદ્ધ દશા પમાડી. સામાન્યમાં સામાન્ય જીવ હતા ને તો પણ એ મુક્ત દશાને પમાડી દીધા. બ્રહ્માંડની અંદર ગતિઓ કરી શકે એવા જીવ. એક સામાન્ય સત્સંગીનો છોકરો હોય તો એમ કહી દે, બોલ બેટા આ આ ભગત બેઠો બેઠો ક્યારના શું સંકલ્પ કરે છે. તો નાનકડો છોકરો હોય એ કહી દે કે મહારાજી આવા સંકલ્પ કરે છે. બોલો, વિના સાધને સિદ્ધ દશા પમાડી. શિવ બ્રહ્માદિક દેવતાઓની સાથે બથ ભીડી શકે એવા સત્સંગીઓના છોકરા થઈ ગયા. અને કર કલ્યાણ કહેવાય છે, હાથમાં કલ્યાણ મૂકી દે ને, એમાં કોઈ ખામી ન હોય. પણ ભગવાન સહજાનંદ સ્વામીએ કર કલ્યાણ નહીં, સંકલ્પ કલ્યાણ મૂક્યા. સંકલ્પ કરે ને બીજાનું કલ્યાણ કરી નાખે. વશરામ ભગતે કીડીઓ જોઈ તો એને એમ થઈ ગયો કે આમનો મોક્ષ ક્યારે થશે, ત્યાં તો બધી જ કીડીઓ ચતુર્ભુજ રૂપ ધારણ કરીને વૈકુંઠમાં જતી રહી. સંકલ્પ કલ્યાણ આ એમનું જે સસ્તામાં સસ્તું કલ્યાણ પ્રગટ બેઠા ત્યારે મૂકી દીધું. મહારાજ બેઠા છે ને એમાં એક ગામમાંથી લોકો દર્શને આવે ને, તે આવતા જાય છે, બેસતા જાય છે. એમ એક દુકાનદાર વાણિયો, અને વાણિયા હંમેશા બુદ્ધિશાળી હોય, વધારે જ એની પાસે હંમેશા સ્ટોક રહ્યો છે પહેલેથી. એને વિચાર કર્યો કે આ પ્રભુ કહેવાય છે, પણ ચાલ હું જૈન મતને આચરનારો છું, આચરનારો છું, પણ મળી આવવા દે શું છે. એમ જવું જોઈએ તો રીત પ્રમાણે કંઈક મૂકવું જોઈએ. ગણતરી બાજ માણસ ને બુદ્ધિશાળી, ગણતરી વગર પગલું ન ભરે. દુકાન પોતાની ઘરની હતી, એમાંથી નાળિયેર લીધું, પણ કેવું ખોટું નાળિયેર, તેનું પાણી કે કોપરું કે કંઈ કામમાં જ ના આવે, ગંધાઈ ગયું હોય, સડી ગયું હોય, એવું ખોટું નાળિયેર લઈ અને વાણિયો મહારાજની પાસે આવ્યો. નાળિયેર ચરણમાં મૂકી અને પગે લાગ્યો અને બોલ્યો કે હે મહારાજ, મારું કલ્યાણ કરજો. મહારાજ કે વાણિયા, શેઠ આ નાળિયેર જેવું કલ્યાણ કરશું. એ તો જાણતો જ તો નાળિયેર કેવું છે, અંતર્યામી તો જાણતા જ હોય. તારું કલ્યાણ ખરું, પણ આ નાળિયેર જેવું કલ્યાણ કરીશું. ત્યારે વાણિયો બુદ્ધિશાળી ખડખડ ખડખડ હસતો હસતો કે અરે મહારાજ, મારું નાળિયેર ખોટું છે પણ તમે ક્યાં ખોટા છો. લે ભગવાનને પકડી લીધા, મારું નાળિયેર ખોટું છે પ્રભુ, પણ તમે તો ખોટા નથી. અને જો એમ હોય તો તમે એમ કહી દો કે હું ખોટો છું, તારું નાળિયેર ખોટું છે તો હું ઘરે જતો રહું. મહારાજ કે ના ના શેઠ, ભલે તારું નાળિયેર ખોટું હોય, હાથમાં લઈને ત્રણ વાર આમ ઉછાળ્યું, પોતાની બાજુમાં મૂકી દીધું, ભલે તારું નાળિયેર ખોટું છે, પણ અમે તો સાચા છીએ, યાદ રાખજે. અને શેઠનો અંતકાળ આવ્યો. અવકાશમાંથી તેજ પથરાઈને હાથમાં એ જ ખોટું નાળિયેર ખખડાવતા ખખડાવતા આવ્યા. શેઠ હાલો, વિમાનમાં રાહ જોવાય છે. આજે મારી ઇતિહાસને એક જાહેરાત કરવી છે કે જુઓ, શ્રીજી મહારાજ એટલે ભગવાન સ્વામી નારાયણે ખોટા નાળિયેરમાં કલ્યાણ કર્યા છે. આવી જાઓ, બેસી જાઓ. હાથ પકડી અને વિમાનમાં બેસાડી દીધો શેઠને. ખોટા નાળિયેરમાં કલ્યાણ થયા હોય એવા ક્યાંય ઇતિહાસમાં દાખલા જડે છે? હોના ચાંદી ચડાવ્યા હોય તો છટકી ગયા છે હાથમાંથી. તો સસ્તા કલ્યાણ. શ્રીજી મહારાજે એમ કહ્યું કે એક કરોડ મનવાર લઈને આવ્યા છે. એક મનવાર એટલે મોટું જહાજ, મહાજહાજ, એમાં તો સેંકડો વહાણની સંપત્તિ ગોઠવાઈ જાય એવી એને મનવાર કહેવાય. એવી એક કરોડ મનવાર લઈને અમે આવ્યા છીએ. એમાં મુમુક્ષુઓ જીવને અમારા ધામમાં લઈ જવા છે. એમાં કેટલીય મનવારો ભરી ભરીને લઈ ગયા પોતાની સાથે, નંદ સંતો પણ લઈ ગયા, અને હજુ અમુક મનવારો છે ને એ પોર્ટ ઉપર છોડીને ગયા છે. એ આપણા માટે તૈયાર મૂકી રાખી છે કે હજી જેને બેસવું હોય તો હજી બંધ નથી થયો કલ્યાણનો પોર્ટ, એ હજી ખુલ્લું છે. મનવારો ત્યાં નાંગરેલી છે, બેસી જાઓ, અક્ષરધામની અંદર તમને વાસ મળી શકે એવી સગવડતા છે. પણ એ અવસર ને વધાવે તો, અને એ અવસર ખાસ કહેવાનો હોય તો અત્યારે કયો? આ ભર યુવાની છે ને, એનો જે ગાળો આપણે ગણ્યો ને કે કમસે કમ 30 વર્ષમાંથી બાદ કરતા 5 વર્ષનો એવો જે ટોનિક જેવો જે ગાળો છે ને, અને યુવાની અવસ્થામાં જ અમુક વસ્તુ થઈ શકે. સાંસારિક સિદ્ધિઓ કરવી હોય તો યુવાન અવસ્થામાં થાય, સંપત્તિ મેળવવી હોય ને તો યુવાન અવસ્થામાં જ થાય. 40 વર્ષની અંદર એમ કહેવાય પૈસો ભેળો કર્યો તો કર્યો, નહીતર પછી ભેળો ન કરી શકે. દવામાં ઉડાડે, દવાખાને એક થી બીજે દવાખાને જઈને પૈસો વાપરી જાણે, ઉડાડી જાણે, પણ પછી ભેળો થતો નથી. ભેળો કરવા માટે પણ યુવાની અવસ્થા છે. પણ અત્યારે તમે જુઓ કે મોટા ભાગના યુવાનોનો સમય કઈ રીતે વ્યતીત, ખાવા પીવામાં, હરવા ફરવામાં, મોજ મજામાં, અમુકનો શરીર શણગારવામાં જ સમય પૂરો થઈ જાય છે મોટા ભાગનો સમય. જયારે ત્યારે તમે જુઓ ફોન કરો કે ભાઈ ક્યાં છે, બાથરૂમમાં છે. પોણો પોણો કલાક કલાક કલાક એ બાથરૂમમાં પીડ્યા હોય, ભાઈ ભાઈ બાથરૂમમાં છે. મેં વિદેશની અંદર લંડનની અંદર એક ભક્તને ત્યાં મહેતા ને બાથરૂમમાં જોયું તો જાત જાતના દાંતિયા, ઇલેક્ટ્રિક ને પેલા ને લાંબા ને ગોળ ને ચોરસ ને પેલા રાઉન્ડ દાંતા ને આ દાંતા. મેં કીધું આ બધું શું છે? મને કે હેરસ્ટાઇલ માટે છે સ્વામીજી, હેરસ્ટાઇલ માટે. એક તો ડ્રિલિંગ મશીન આવે ને એવું લટકતું. મેં કીધું આ અહીંયા શું બાથરૂમમાં રાખવાની શું જરૂર છે? મને કે એ પણ હેરસ્ટાઇલ માટે જ છે, વાળને આમ ગોળ રાખવાનો હોય, આમ કરવાનો હોય, એ પ્રમાણે એને હીટ આપવાની હોય, એટલા માટે છે. આ એટલું બધું શરીરને માટે કેટલું? મિલવોકીમાં અમે સુતેલા ને સવારે 5 વાગ્યાનો સમય થયો ને ત્યાં ઘર ઘર ઘર અવાજ મીંડ્યો આવે. ત્યાં બધે છે ને, અમેરિકાની વાત છે, મકાનો લાકડાના જ હોય છે મોટે ભાગે. એટલે આમ બીક લાગે આપણને, નહીં ક્યાંય ક્યાંથી સળગે પડે કઈ કહેવાય નહીં. એટલે હું તો 5 વાગે આમ ઘર ઘર મીંડ્યું થાય, એટલે ઉઠ્યો ને ભાગ્યો એકદમ. ક્યાં થાય છે આ, શું છે આ? ત્યાં જોયું ને તો બાજુમાં એ રૂમ હતો, રૂમમાં કસરત વ્યાયામ કરવાની સાયકલ આવે, એ ત્યાં ત્યાં સ્થિર જ હોય, બહુ મજબૂત હોય, ગતિ ક્યાંય ન કરે, પણ એની સાથે ઇલેક્ટ્રિક બધું લગાડેલા હોય સાધનો. તો એના ઉપર ઘોડો પલાણી ગયેલો, હાથમાં હેન્ડલ પકડેલું, પેલું મશીનના ડીટીયા કાનમાં નાખેલા, સામે લીલી પીલી લાંબા લાઈટો ઝબકારા મારે અને બળ કરે તોડાય કર કર કર. મેં કીધું એલા પણ ભગત તું શું અત્યારમાં આ કરવા માંડ્યો છો? એકદમ નીચે ઉતરી ગયો. મને કે સ્વામીજી શું કરો, મારો બેટો ડાયાબિટીસ પાછળ પડી ગયો છે, કે ડાયાબિટીસ પાછળ પડી ગયો છે, એટલા માટે આ બધું કરવું પડે છે. શરીર માટે કેટલું? રોજ તમે અમુક જોશો ને, અત્યારે શિયાળાની સિઝનની અંદર ઘણા રસ્તા પર વોકિંગ કરનારા, જોગિંગ કરનારા, ડાયટિંગ કરનારા કેટલું કેટલું કરે છે. શરીર માટે ઘણું બધું થાય છે, પણ શ્વાસ જે ચલાવે છે એના માટે કોઈ કંઈક કરવા તૈયાર નથી. એટલે જે પરમાત્મા શ્વાસ ચલાવે છે એને ઘડીભર જો કોઈ યાદ કરી લેતું હોય તો જીવન ધન્ય થઈ જાય. શ્વાસ જે ચલાવે છે, ઘણાને મનાતું નથી. અમુકના જવાબે તમે જુઓ, એક બાપાની લગભગ 90 વર્ષની અવસ્થા થઈ ગયેલી, પણ આમ બહુ સ્વસ્થ અને તંદુરસ્ત હતા. એટલે એક જણાએ પૂછ્યું જુવાનિયાએ કે દાદા તમારી આટલી ઉંમર થઈ ગઈ છતાં સ્વસ્થ છો, તો આવી આ લાંબી આવરદા મારે પ્રાપ્ત કરવી હોય તો એના માટે તમે શું મને સૂચન કરી શકો છો? તો એટલે બાપા કે બીજું કઈ નહીં દીકરા, શ્વાસ લીધા કરો. ઓલો કે શ્વાસ બંધ થઈ જાય છે એની તકલીફ છે. તો કે બસ બીજું કઈ હું નથી કરતો, બસ શ્વાસ લીધા કરું છું એટલે જીવું છું. અમુક અમુક ના એવા જવાબ જ હોય છે આઈડિયા વાળા. તો અમુક તક ઉપર તમે જુઓ જે જવાબ હોય છે એ આપણને ગમી જાય. પાછો એક જણા હતો ને, શરીર સારું જોઈ ને, એટલે મેં પૂછ્યું, મેં કીધું તમારું શરીર એકદમ હૃષ્ટપુષ્ટ છે, એનું કારણ? મને કે કારણ બીજું કઈ નહીં, હું કંદોય છું. મેં કીધું કંદોય, વાત સાચી. પછી એને સૂત્ર કીધું એ કે સ્વામી એવી વાત છે કે કંદોય કોઈ દિવસ દુબળો ન હોય અને વૈદ કોઈ દી જાડો ન હોય. આ તમે જોઈ જોજો, કંદોય કોઈ દિવસ દુબળો ન હોય. કારણ કે રસોઈ બનાવતો હોય, ભજીયા બનાવતો હોય એક બે ચાખી લે, ગાંઠિયા બનાવતો હોય એક બે ખાઈ લે, ફાફડા બનાવતો હોય એક બે ખાઈ લે, સમોસા ઢોસા બનાવતો હોય એક બે ખાઈ લે. આખો દિવસ ખાવાનું જ હોય, પાછી કસરત હોય, મહેનત, તાવડાની ગરમી લાગતી હોય, પરસે પસીનો થતો હોય, શરીરની શુદ્ધિ થતી હોય, અને ખાઈ ખાઈ ધીમે ધીમે કોઠા જેવા થઈ જાય. કંદોય દુબળા ન પડે. કંદોય ની દુકાન હતી સામે, હોની ની દુકાન એક સ્ટ્રીટ ની અંદર. તે સોની નવરો પડે ને, કામકાજ બહુ નહીં, આમ ત્યાં આવીને બેસે. પણ બેસે ને એટલે પછી શું કરે, સામે મોહનથાળ ને બરફી ને આ બધું જાંબુ પીડ્યું હોય ને, એમાંથી એકાદ ટુકડો લઈને મોઢામાં મૂકી દે. જયારે જયારે આવે ને ત્યારે બેસે ને એક પીસ મોઢામાં મૂકીને ખાઈ જાય. કંદોય ક્યાં રોજ નો ખોઈટ નો ધંધો આમકાય હોય, રોજ આવીને ડગલું મોઢામાં મૂકી દે. પંદર વીસ દિવસ સુધી જોયા કર્યું, પછી એક દિવસ પોતે ગમે તેમ કરીને ટાઈમ કાઢી અને સોની એના દુકાને થડે બેઠો હતો ને ત્યાં જઈને કંદોય બેઠો, તેની સામે તો બધું પીડ્યું જોઈ ને, વીંટી ને હાર ને આમ તે સરસ મજાની એક વીંટી ઉપાડીને મોઢામાં મૂકી દીધી. બોલો કે શું કરે છે? તો કે અમારે ત્યાં ઘણા ડગલા મોઢામાં મૂક્યા છે, અમને ક્યારેક મૂકવા દે. વટક વાળી લીધો, એક મોઢા મૂકીને વયો આવ્યો. બોલ્યો તો મૂળ વાત હતી કે જે શ્વાસ ચલાવે છે અને અમુક તક ઉપર સ્મરણ કરી લે, માણસનો બેડો પાર થઈ જાય. અજા મિલે છેલ્લી ક્ષણે જો નારાયણના નામનો પુકાર કરી દીધો તો એ તરી ગયો. અને તક ઉપરની સેવા જુઓ, દ્વારિકાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન શેરડી ખાવા બેઠા અને એમાં શેરડી છોલતા છોલતા હાથમાં સોય લાગી ગઈ અને લોહીનો ધડધડ ધડધડ ધાર થઈ ગઈ. ત્યારે જે પટરાણીઓ હતા એ ચિથરા ગોતવા ગઈ, પાટો બાંધીએ, પ્રભુને વાગ્યું છે, પ્રભુને વાગ્યું છે. એ ચિથરા ગોતવા ગઈ ત્યાં બાજુમાં દ્રૌપદી બેઠા હતા, એમણે પોતાની નવલખી ચુંદડી હતી એ તોડી ઝારણ કરી ચીર કાપી અને ભગવાનને હાથે આંગળીએ પાટો બાંધી દીધો. ભગવાન જોઈ રહ્યા છે, પાટો બંધાઈ ગયો, લોહી બંધ થઈ ગયું. દ્રૌપદીની સામે મંદ મંદ હસી લીધું, પણ એ આંગળીએથી પાટો ધીમેથી ખોલી અને ભગવાન એ તાતણા ગણી લીધા. એ તાતણા કેટલા હતા? 999 તાતણા એ ભગવાને પોતાના યાદમાં રાખ્યા. જો તક ઉપરની છે, બીજા ચિથરા ખોળવા ગયા, શું થયું? શું થયું? કપાળ થયું તારું, લોહી નીકળે. ઘણા એમ કેતા હોય છે, ભગવાન છે તો એને શેરડી છોલતા નહીં આવડતી કે તને છોલતા આવડે છે, તું ભગવાન થઈ જા. લે હાલ પાટો બાંધી દીધો દ્રૌપદીએ, ભગવાનને નોંધમાં લઈ લીધા. અને જયારે ભીડ પડી કૌરવની સભામાં, એ દ્રૌપદીને ખેંચવામાં આવી, ઇતિહાસની કથા છે ને, ઝપટ કરીને એણે ચીર જાલા, ઝપટ કરીને એણે ચીર જાલા, ક્રોધ દુશાસન કરી ભીષ્મને ગુરુ દ્રોણ બેઠા, હે મોઢા હેઠા જો કરી, એક છે હરિ એક છે જુદો ના જાણો જરી, એક છે હરિ એક છે. પાંડવ નારી ત્યારે પુકારી, બહુ નામી હવે તો આવી બની, વારે ધાજો વિઠલા હવે, અરે ધ્રોડો દ્વારા ના ધણી, એક છે હરિ એક છે. નગ્ન કરવા ખેંચી રાયે, સતી સતીએ સાડી પર હરી, નગ્ન કરવા ખેંચી રાયે અને સતીએ સાડી પર હરી, ત્યાં તો ભાઈ નવી સાડી સાવ નવા જ રંગની, નવી સાડી સાવ નવા રંગની, દ્રૌપદીને અંગે ધરી, એક છે હરિ એક છે એમાં જુદો ના જાણો જરી, એક છે હરિ એક છે. પહોંચી ગયા. તો અવસર ઉપર જો સેવા કરી લીધી તો એ ક્યારેય જતી નથી. પરબ્રહ્મ પણ નોંધમાં લઈ લે છે. એટલે જો તક મળી હોય ને એ પ્રમાણે જો ભજન કરી લે, તક મળી હોય ત્યારે કથા શ્રવણ કરી લે, તક મળી હોય ત્યારે કોઈને દાન કરી લે, તક મળી હોય ત્યારે નોંધારાનો કોઈનો આધાર બની જાય, કોઈ સાધુ સંતની સેવા કરીને પ્રસન્નતાની તક ઝડપી લે, તો નૌકા કિનારે ન લાગતી હોય ને તો ક્ષણમાં લાગી જાય છે. તો વચ્ચે જે પીરિયડ છે, આ જે સમય મળ્યો છે, ભર જોબની અવસ્થા છે, એમાં ગાળો છે. પણ માનો કે છટકી ગયો હોય તો એક વૃદ્ધોને માટે પણ સમજણ છે. હવે તમે જો વૃદ્ધાવસ્થા છે એને હજી અવસર છે, અહીંયા આવ્યા છો ને એ બતાવે છે કે શરીર સ્વસ્થ છે, અહીંયા અવાય છે એટલે એટલી શક્તિ છે, ખાઈ પી શકાય છે, સગવડતા છે, શરીર ચાલે છે. અને આ અવસ્થામાં જો પ્રભુ ભજી લે તો કામ થઈ જાય એકાંતિક ભાવથી. હો, બાકી તો પેલી રીતે કરે છે એમાં ઘણું અધૂરું પડે છે. તમે જોઈ, ચાર રસ્તા પડતા હોય, પછી સિગ્નલ લાઇટ હોય, એમાં ગ્રીન હોય એટલે ગાડી જઈ શકે. યૌવન અવસ્થા છે ને ગ્રીન લાઇટ છે, ભોર પાટ દોડાવો કોઈ તકલીફ નહીં. પણ પછી રેડ લાઇટ થતી હોય છે, અને રેડ લાઇટ થાય ને એ પેલા યલો લાઇટ થાય, દૂરથી બતાવી દે હમણાં હવે લાલ થશે, યલો લાઇટ એ સૂચન કરે છે. એટલે તમે દૂરથી બહુ સ્પીડમાં આવતા હો તો યલો લાઇટ તમને કહી દે કે ધીમા પડી જાય, હમણાં રેડ લાઇટ થશે. એમ ગ્રીન લાઇટ છે ને આ બધા બેઠા એ જુવાનિયા છે, અને યલો લાઇટ છે ને આ બધા આજે શરીર પીળા પડી ગયા, આંખી ઉતરાખી બાંગ્યું થઈ ગયું, માથેથી કલર ઉડી ગયા. એ પરમાત્મા એ કહી દીધું છે યલો લાઇટ થઈ ગઈ છે, હવે હમણાં રેડ લાઇટ થાય છે, ઘોડો પાકી જાય છે, આમ થઈ જશો એટલે યલો લાઇટ થઈ છે એમાં પાછો કાયદા કી તમે જમો જુઓ કે યલો લાઇટ ની અંદર તમે ગાડી કાઢી લ્યો તો તમને કોઈ દંડ નહીં, કોઈ શિક્ષા નહીં, કાઢી શકાય છે. પણ રેડ લાઇટ થઈ પછી ખલાસ, તમે ગાડી કાઢો એટલે તમને શિક્ષા થાય. એટલે હજી યલો લાઇટ હોય છે, વૃદ્ધાવસ્થા છે, સૂચન છે, આમાંથી હજી જો ગાડી તમે સ્પીડમાં લઈને કાઢી શકો તો નૌકા કિનારે લાગી જાય. સાવરકુંડલામાં પેલા ચોફાળ બનાવતા ને, પછી બાપા બેઠા છે ને છોકરાઓ કામ કરતા છે, એમાં ચોફાળ વણતા વણતા ખજૂરો પડી ગયો. બાપાને બોલાવ્યા, બાપા કીધું આવો ને જરા ખજૂરો પડી ગયો. ખજૂરો એટલે તાર તૂટી ગયા, પછી વિખાઈ જાય, જાળી જેવું થઈ ગયું, એના ચોફાળ બહુ વખણા હતા. બાપાએ આવીને જોયું, છોકરા મૂંઝાઈ ગયા હતા, કેટલી મહેનતે હાથ વણાટથી કામ થતું હોય, એમાં એક પીસ બગડી જાય એટલે આખા દિવસની નહીં કેટલાય દિવસની મજૂરી હોય એમાં. છોકરાઓને ઉદાસ જોયા, પણ બાપ ખુશ થઈ ગયો, વાંધો નથી છોકરા, ખજૂરો વચ્ચે પડ્યો છે એ લેવે છે ને, થોડું હરખું કરી અને પછી છેડો એવી રીતે સુધારીને બાંધી લ્યો અને હંકેલી દો, વેચાઈ જશે, તમારી મજૂરી લેખે લાગી જશે. ભલે ખજૂરો વચ્ચે પડ્યો પણ છેડો બરાબર એવો સરસ બાંધો કે બીજા ચોફાળ હોતા ને એના કરતા સવાયો રૂડો લાગે. એમ આ અવસ્થાનો આ છેડો છે, જુવાની અવસ્થામાં વચ્ચે ખજૂરા પડી ગયા હોય, પણ આ છેડો જો સુધારી લે તો આ પછેડી આ ચોફાળ છે એ પ્રભુના દરબારમાં ચાલી તો જાય છે એવો અવસર આપ્યો છે. પણ આ માણસો ગોઠવણ શું કર્યા કરે ખબર છે, તમારી ભાષામાં કહું તો, એ આટલા પૈસા આ જગ્યાએ ફિક્સમાં આ રીતે મૂક્યા હોય ને તો આટલા સમયમાં પાકી જાય, આ આટલા અહીંયા મૂક્યા હોય ને તો આ આટલા વર્ષમાં પાકી જાય, આટલા આમાં આ રીતે મૂક્યા હોય ને તો આટલા વર્ષે પાકી જાય, એમ કરતો રહે તો પોતે જ પાકી જાય. પ્રભુ ભજન એક બાજુ પડ્યું રહે ને પોતે જ પાકી જાય છે. ઈશ્વર અવસર આપે છે, અવસરની આપણે વાત કરી છે, અવસર આપ્યા વગર ઈશ્વરને કોઈ દિવસ કોઈ ઈશ્વર કોઈને ઠપકો આપતો નથી. વરસાદની સીઝન હતી, વરસાદ કે મારું કામ, પાણી કે મારું કામ, મનુષ્યો કે હવે અમે શું કરીએ. આમાં ગામની અંદર નદીઓના પાણી અફાટ મીડા, ઘૂઘવાટા મારવા, લોકો જ્યાં એમ આવે એમ પ્રાણ બચાવીને ભાગ્યા, પણ એક જણો હતો ને એમનું ઉભો રહી ગયો, બસ મારી તો ઈસુમાં શ્રદ્ધા છે, મુજે ઈસુ બચાવેગા, ઈસુ બચાવે તો જ મારે બચવું છે, મુજે ઈસુ બચાવેગા, મુજે ઈસુ બચાવેગા, એમને ઉભો રહી ગયો. આમને પાણી મળ્યું જોર કરવા, એમ કરતા કરતા કરતા ત્યાં આવી ગયું કેળ સુધી પાણી, ત્યાં એક ત્રાપા વાળો આવ્યો. એમણે કીધું, ભાઈ ક્યાં સુકામ ઉભો છો, આવી જા. તો કે ના, તું ચલે જાઓ, મુજે તો મેરા ઈસુ બચાવેગા, મેરા ઈસુ બચાવેગા. પેલો કે આવી જાય વટ મૂકી દે, ન સમજ્યો, ત્રાપા વાળો નીકળી ગયો. ત્યાં પાછી હોળી આવી, છાતીસમાં પાણી આવી ગયા હતા. હોળી વાળાએ કીધું, શું કામ ઉભો છો, તો કે ચાલ્યો જા, ચાલ્યો જા તમ તમારે, મુજે ઈસુ બચાવેગા, મુજે મેરા ઈસુ બચાવેગા. પેલો કે તું આવી જા, બચાવવા માટે હું આવ્યો છું, નહીં તું ચલે જાઓ, મુજે તો મેરા ઈસુ બચાવેગા. પાણી આટલે આવી ગયું, ના કે આંબાની તૈયારી હતી, ચકર ચકર ચકર ચકર ચકર કરવો, ઉપર હેલિકોપ્ટર આવી ગયું, હેલિકોપ્ટર વાળા ઉપરથી દોરડું નાખ્યું. એને કીધું, ભાઈ આ દોરડું પકડી લે, અમે તને અંદર લઈ લઈએ, હમણાં ડૂબી જઈશ ને મરી જઈશ. પેલો કે તું દોરડું પાછું ખેંચી લે, મને તો મારો ઈસુ બચાવશે, મુજે ઈસુ બચાવેગા, ઈસુ બચાવેગા. પાણી ફરી વળ્યા, ડૂબી ગયો, ઘોલું પાકી ગયું, મરી ગયો. પણ જીવમાં રોષ રહી ગયો કે મેં ઈસુમાં શ્રદ્ધા રાખી તો મને ઈસુએ બચાવ્યો કેમ નહીં, એમ મને ડૂબવા કેમ દીધો. ગયો સ્વર્ગમાં, ઈસુ સામે જ આવતા હતા, ઈસુનો કાટલો પકડ્યો, એક ધોલ નાખી દીધી. મેં તમારા ઉપર શ્રદ્ધા મૂકી, ઈસુ બચાવેગા, ઈસુ બચાવેગા, ઈસુ બચાવેગા, તું મુજે બચાને કે લઈએ આયે ક્યુ નહીં. ઈસુ કે ભલા માણસ હું શું કરું, પેલી વાર ત્રાપો લઈને આવ્યો, બીજી વાર હોડી લઈને આવ્યો, ત્રીજી વાર હેલિકોપ્ટર લઈને આવ્યો, પણ તું જ બેસવાની તૈયારી ન કરે તો હું કરું શું, તારા ફૂટ્યા. ત્રણ ત્રણ વાર આવ્યો તને બચાવવા માટે, પણ તું ઓળખે નહીં અને તક ચૂકી જાય તો હું શું કરું. એમ અવસર તો ઈશ્વર આપે જ છે, આપ્યા વગર કોઈને ક્યારે ઠપકો નથી આપતો. ગર્ભમાંથી બાળક ચ્યુત થઈ જાય તો એને પરમાત્મા ઠપકો નથી આપતો, પણ આ પચાસ પચાસ સાઠ સાઠ વર્ષની અવસ્થા થઈ ગઈ હોય અને એમાંથી પાંચ વર્ષનો ગાળો જો એમણે કાઢ્યો ન હોય તો પછી દરબારમાં જવાબ આપો તો તકલીફ વાળો છે જ. એટલે અવસરને જે તટ એને ઝડપી લે, કઈ રીતે મદારી હોય છે ને, એ સામે મણિધર કાબરા કિંગ, કોબરા કિંગ જેવો નાગ હોય, એક ફૂંક મારે તો તાળવું ફાડી નાખ્યો હોય, પણ બાંસુરી લઈને બેઠો હોય એવા એના રાગ છેડતો હોય અને ઝપટ આવે એટલે સડપ દઈને એને પકડી લે અને કરંડિયામ પૂરી જાય. આટલી સાવચેતી વાળો માણસ હોય તક ઝડપી શકે. દુનિયામાં તો છે જ એવા, એક ચોર મોટો સ્ટોર હતો શોપિંગ સેન્ટર જેવો, એમાં ઘૂસી ગયો દિવસે, બધા લેતા હતા જેને જોઈએ તે, પણ આ ફર્યા જ કરે, લે કઈ નહીં, ફર્યા કરે, જોયા કરે, ફર્યા ને કરે, જોયા કરે. તો માલિક હતો ને એની ક્યારની નજર, કે બધા લઈ લઈને નીકળે છે, જાય છે, આવે છે, આ માણસ ફર્યા જ કરે છે. આમ એટલે ઉભો થઈને એની પાસે ગયો, ચોર પાસે. એને ખબર નથી આ ચોર છે. એને કીધું, ભાઈ તમે આમને ફેરાજ કરો છો તો તારે આખરે જોઈએ છે શું? પેલો કે બસ મારે મોકો જોઈશ, જો મોકો મળી જાય તો હું આમાંથી કઈક લઈને છટકું, બસ બીજું મારે કઈ જોતું નથી. તો એના કાર્યમાં એ કુશળ છે, મારે અવસર જોઈએ છે. એમ આપણને અવસરો મળ્યો છે અને એ અવસરની વાત નારદજી કરે છે કે મનુષ્યનો અવતાર મળ્યો છે, આવો સત્સંગ મળ્યો છે, આવા શાસ્ત્રો મળ્યા છે, આવા કંઈક સાચા સંતો મળ્યા છે, પરમાત્માનું દર્શન થઈ શકે છે, આયુષ્ય ખૂટી નથી, શરીર થોડું સ્વસ્થ છે, વ્યવહાર સારો છે, કુટુંબમાં લોકમાં આબરૂ છે, ત્યાં સુધી જો માં ઈશ્વર ભજન કરી લેવાશે તો બેડો પાર થઈ જશે. છેલ્લી એક સરસ મજાની પંક્તિ છે કે અણમોલ અવસર હાથથી હવે જો ને તારો જૂટવાઈ જાય છે, અણમોલ અવસર હાથથી હવે તારો જો ને જૂટવાઈ જાય છે, પતંગા તું દોડજે જલ્દી હવે શમ્મા બુજાઈ જાય છે, પતંગા તું દોડજે જલ્દી હવે શમ્મા બુજાઈ જાય છે, અણમોલ અવસર હાથથી. ભગવાનના મંદિરમાં દીવો જલાવ્યો હતો, પ્રગટાવ્યો હતો, પણ દીવો થોડું ઠરું ઠરું થતો હતો, દીવેલ ખૂટવામાં હતું, અને પતંગિયા દીવાને જુએ એટલે ઝાલા ન રહે, એને સામેથી પતંગિયું એક દોડતું આવતું હતું. મંદિરની અંદર કવિ દર્શન કરતો હતો પ્રભુનું. હવે દીવાની અંદર દીવેલ ખૂટવામાં છે, હમણાં એ ઠર્યો કે ઠરશે, ઠર્યો કે ઠરશે એવી સ્થિતિમાં છે, એમાં પતંગિયો થોડું તેજ જોઈ ગયો છે એટલે દોટ મૂકે છે, ત્યારે કવિને આ પંક્તિ ફૂટે છે. શમ્મા એટલે જ્યોત, એટલે પતંગિયાને ઉદ્દેશીને એને આ પંક્તિ લખી છે કે અણમોલ અવસર હાથથી હવે તારો જોને જૂટવાઈ જાય છે, પતંગા તું દોડજે જલ્દી હવે શમ્મા બુજાઈ જાય છે, હવે શમ્મા બુજાઈ જાય છે. સહજાનંદ સ્વામી મહારાજ નર નારાયણ દેવ સ્વામિનારાયણ ભગવાન.